વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 45મો સર્ગ. સીતાના માર્મિક વચનોથી પ્રેરિત થઈને લક્ષ્મણે શ્રીરામની પાસે જવું. એ સમયે વનમાં જે આર્તનાદ થયો એ પોતાના પતિના અવાજ સાથે મળતો આવતો હતો. તેથી સીતાજી લક્ષ્મણને કહ્યું, ભાઈ જાઓ, રઘુનાથજીની ખબર લો, એમના સમાચાર જાણો. એમણે ભારે અર્થસ્વરથી આપણને પોકાર્યા છે. મેં એમનો એ અવાજ સાંભળ્યો છે. એ પોકાર ઘણા ઊંચા અવાજે કરવામાં આવ્યો હતો. એ સાંભળીને મારા પ્રાણ અને મન ડગી ગયા છે. હું ગભરાઈ ગઈ છું. તમારા ભાઈ વનમાં આર્તનાદ કરી રહ્યા છે. તેઓ કોઈનું શરણ માગી રહ્યા છે, રક્ષણ મળે એવું ઈચ્છે છે. તમે એમને બચાવો. તરત જ પોતાના ભાઈ પાસે દોડતા જાઓ. જેમ કોઈ સાંઢ સિંહોના પંજામાં ફસાઈ ગયો હોય એ રીતે તેઓ રાક્ષસોના વશમાં પડી ગયા છે. તેથી જાઓ. સીતાનામ કહેવા છતાં પણ ભાઈના આદેશનો વિચાર કરીને લક્ષ્મણ ન ગયા. એમના વ્યવહારથી તે જનક કિશોરી સીતા ક્ષુબ્ધ થઈ ગયા અને એમને આમ કહ્યું, સુમિત્રા કુમાર, તમે મિત્રરૂપે પોતાના ભાઈના શત્રુ જ લાગો છો. તેથી જ તમે આ સંકટની સ્થિતિમાં પણ ભાઈની પાસે જતા નથી. લક્ષ્મણ, મને ખબર છે કે તમે મારા પર અધિકાર કરવા માટે અત્યારે શ્રીરામનો વિનાશ ઈચ્છો છો. મારા માટે તમારા મનમાં લોભ જાગ્યો છે. તેથી જ તમે શ્રી રઘુનાથજીની પાછળ જતા નથી. હું જાણું છું કે શ્રીરામનું સંકટમાં પડવું એ જ તમને પ્રિય છે. તમારા મનમાં પોતાના ભાઈ માટે સ્નેહ નથી. એ કારણે જ તમે એ મહાતેજસ્વી શ્રીરામચંદ્રજીને જોવા ન જઈને અહીં નિશ્ચિત ઊભા છો. હાય, જે મુખ્યપણે તમારા સેવ્ય છે, જેમની રક્ષા અને સેવા માટે તમે અહીં આવ્યા છો, જો એમના જ પ્રાણ સંકટમાં પડી ગયા તો અહીં મારી રક્ષાનો શું અર્થ? વિદેહકુમારી સીતાની દશા ભયભીત થયેલી હરણી જેવી થઈ રહી હતી. એમણે શોકમગ્ન થઈને આંસુ સારતા સરતા જરા આમ કહ્યું, ત્યારે લક્ષ્મણે એમને આમ કહ્યું, વિદેહનંદની, તમે વિશ્વાસ કરો, નાગ, અસુર, ગંધર્વ, દેવતા, દાનવ તથા રાક્ષસ એ બધા મળીને પણ તમારા પતિને પરાસ્ત કરી શકે એમ નથી. મારા આ કથનમાં સંશય રહેલો નથી. દેવી, શોભના દેવતાઓ મનુષ્યો, ગંધર્વો, પક્ષીઓ, રાક્ષસો, પિશાચો, કિન્નરો, મૃગો તથા ઘોર દાનવોમાં પણ કોઈ એવો વીર નથી જે યુદ્ધભૂમિમાં ઇન્દ્ર જેવા પરાક્રમી શ્રીરામનો સામનો કરી શકે. ભગવાન શ્રીરામ યુદ્ધમાં અવધ્ય છે, તેથી તમારે આવી વાત જ ન કરવી જોઈએ. શ્રીરામચંદ્રની ગેરહાજરીમાં આ વનમાં હું તમને એકલા છોડી શકું નહીં. સૈનિક બળથી સંપન્ન મોટા મોટા રાજા પોતાની સઘળી સેનાઓ વડે પણ શ્રીરામના બળને કુંઠિત કરી શકે એમ નથી. દેવતાઓ અને ઇન્દ્ર વગેરેની સાથે ત્રણેય લોક મળીને જો આક્રમણ કરે તો તેઓ પણ શ્રીરામના બળને રોકી શકે એમ નથી. તેથી તમારું હૃદય શાંત થાઓ અને તમે સંતાપ્ત મુક્ત થઈ જાઓ. તમારા પતિદેવ એ સુંદર મૃગને મારીને સત્વરે પાછા આવશે. પેલો અવાજ જે તમે સાંભળ્યો હતો એ ખરેખર શ્રીરામનો ન હતો. કોઈ દેવતાએ કોઈ શબ્દ પ્રગટ કર્યો હોય એવું પણ નથી. એ તો પેલા રાક્ષસની ગંધર્વનગરના જેવી ખોટી માયા જ હતી. સુંદરી વિદેહનંદની, મહાત્મા શ્રીરામચંદ્રજીએ મને તમારી રક્ષાનો ભાર સોંપ્યો છે. અત્યારે તમે મારી સાથે એમની થાપણ રૂપે છો, તેથી તમને હું એકલા છોડી શકું નહીં. કલ્યાણમયી દેવી, જે સમયે ખરનો વધ કરવામાં આવ્યો એ સમયે જનસ્થાન નિવાસી બીજા ઘણા રાક્ષસો પણ માર્યા ગયા હતા. એ કારણે આ નિશાચરોએ આપણી સાથે વેર બાંધ્યું છે. વિદેહનંદની, પ્રાણીની હિંસા જ જેમનો ક્રીડાવિહાર અથવા મનોરંજન છે, એ રાક્ષસો જ આ વિશાળ વનમાં વિવિધ પ્રકારની બોલીઓ બોલ્યા કરે છે. તેથી તમારે ચિંતા કરવી ન જોઈએ. લક્ષ્મણ આમ કહેતા સીતાને બહુ ક્રોધ ચડ્યો. એમની આંખો લાલ થઈ ગઈ અને સત્યવાદી લક્ષ્મણને કઠોર શબ્દો કહેવા લાગ્યા. અનાર્ય, નિર્દયી, ક્રૂરકર્મી, કુલાંગાર, હું તમને સારી પેઠે ઓળખું છું. શ્રીરામ કોઈ ભારે આપત્તિમાં આવી પડે એ જ તમને પ્રિય છે. શ્રીરામ કોઈ ભારે આપત્તિમાં આવી પડે એ જ તને સારી એ જ તને પ્રિય છે. તેથી જ તું શ્રીરામ પર સંકટ આવેલું જોઈને પણ આવી વાતો ઉપજાવી રહ્યો છે. લક્ષ્મણ, તારા જેવા ક્રૂર અને સદા છુપા શત્રુના મનમાં આવો પાપી વિચાર ઉદ્ભવવો એ કોઈ આશ્ચર્યની વાત નથી. તું ઘણો દુષ્ટ છે. શ્રીરામને એકલા વનમાં આવતા જોઈને મને પ્રાપ્ત કરવાની ઈચ્છા છુપાવીને તું પણ એકલો જ એમની પાછળ પાછળ ચાલ્યો આવ્યો છે. અથવા કદાચ ભરતે જ તને મોકલ્યો હોય એવું પણ બને. પરંતુ સુમિત્રા કુમાર, તારો કે ભરતનો એ મનોરથ સિદ્ધ થઈ શકશે નહીં. નીલકમળ જેવા શ્યામ સુંદર કમળનયન શ્રીરામને પતિરૂપે પ્રાપ્ત કરીને હું બીજા કોઈ શુદ્ર પુરુષની કામના કઈ રીતે કરી શકું? સુમિત્રા કુમાર, હું તારી સામે જ નિસંદેહ મારા પ્રાણ ત્યજીશ, પરંતુ શ્રીરામ વિના એક ક્ષણ પણ આ ભૂતળ પર જીવતી નહીં રહી શકું. સીતાએ જ્યારે આવી કઠોર તથા રૂવાડા ખડા કરી દેનારી વાત કહી ત્યારે જીતેન્દ્રીય લક્ષ્મણે હાથ જોડીને એમને કહ્યું, દેવી, હું તમારી વાતનો ઉત્તર આપી શકું એમ નથી, કેમ કે તમે મારા માટે આરાધક દેવી જેવા છો. મિથિલેશ કુમારી, આવી અનિચિત અને પ્રતિકૂળ વાતો મુખેથી બોલવી સ્ત્રીઓને માટે આશ્ચર્યની વાત નથી, કેમ કે સંસારમાં સ્ત્રીઓનો આવો સ્વભાવ મોટા ભાગે જોવા મળે છે. સ્ત્રીઓ ઘણું કરીને વિનય વગેરે ધર્મોથી રહિત, ચંચળ, કઠોળ તથા ઘરમાં ભેદ ઊભો કરનારી હોય છે. વિદેહ કુમારી જાનકી, તમારી આ વાત પર આ વાત મારા બંને કાનોમાં તપાવેલા લોઢાના સળિયાની જેમ વાગી છે. હું આવી વાત સહી શકતો નથી. આ વનમાં વિચરનારા બધા પ્રાણીઓ સાક્ષી થઈને મારી વાત સાંભળે. મેં ન્યાયસંગત વાત કહી છે, છતાં તમે મારા માટે કઠોર શબ્દો કહ્યા છે. ખરેખર આજે તમારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. તમે નષ્ટ થવાનું ઈચ્છી રહ્યા છો. ધિક્કાર છે તમને જે તમે મારા પર આવી શંકા કરો છો. મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરવામાં દ્રઢતાપૂર્વક તત્પર છું અને તમે માત્ર સ્ત્રી હોવાના કારણે સાધારણ સ્ત્રીઓ જેવો દુષ્ટ સ્વભાવ અપનાવીને મારા માટે આવી આશંકાઓ કરો છો. સારું, હવે હું ત્યાં જાઉં છું જ્યાં ભાઈ શ્રીરામ ગયા છે. સુમુખી, તમારું કલ્યાણ થાવ. વિશાળ લોચના વનમાં સંપૂર્ણ દેવતાઓ તમારી રક્ષા કરો, કેમ કે અત્યારે મારી સામે જે ઘણા ભયંકર અપશુકન પ્રગટ થઈ રહ્યા છે એમણે મને શંકામાં નાખી દીધો છે. શું હું શ્રીરામચંદ્રજીની સાથે આવીને તમને ફરી સકુશળ જોઈ શકીશ? લક્ષ્મણના આમ કહેવાથી જનક, કિશોરી, સીતા રડવા લાગ્યા. એમની આંખોમાંથી આંસુની તીવ્ર ધારા વહેવા લાગી. એમણે એમને આમ જવાબ આપતા કહ્યું, લક્ષ્મણ, હું શ્રીરામથી વિખૂટી પડી જતા ગોદાવરી નદીમાં સમાઈ જઈશ, અથવા ગળામાં ફાંસો લગાવી લઈશ, અથવા પર્વતના દુર્ગમ શિખર પર ચડીને ત્યાંથી પોતાના શરીરને નીચે નાખીશ, અથવા તીવ્ર ઝેર પી જઈશ, કે પછી બળતા અગ્નિમાં પ્રવેશી જઈશ. પરંતુ શ્રીનાથજી સિવાય બીજો કોઈ પુરુષનો કદી સ્પર્શ નહીં કરું. લક્ષ્મણની સાવે પ્રતિજ્ઞા કરીને શોકમગ્ન થઈને રડતા સીતા દુઃખના અતિરેકના કારણે બંને હાથે પોતાનું ઉદર છાતી કૂટવા લાગ્યા. વિશાળ લોચના સીતાને દુઃખી થઈને રડતા જોઈને સુમિત્રા કુમાર લક્ષ્મણે મનથી એમને સાંત્વના આપી, પરંતુ સીતાએ પછી એમના દિયરને કાંઈ ન કહ્યું. ત્યારે મનને વશમાં રાખનારા લક્ષ્મણે બંને હાથ જોડીને થોડા નમીને મિથિલેશ કુમારી સીતાને પ્રણામ કર્યા અને વારંવાર એમના તરફ જોતા જોતા તેઓ શ્રીરામચંદ્રજી પાસે ચાલી નીકળ્યા. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 45મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.